નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 22 શ્લોક નંબર 29 અલ્પોપ્યેષુ કૃતો ધર્મ સ્યાત્ સહસ્ર ગુણો નૃણાં પુણ્યવૃદ્ધિ કરાન કાલાન શૃણવથો વચ્મિ નારદ. નારાયણ ભગવાન કહે છે, હે નારદ, અત્યાર સુધી ગૃહસ્થ આશ્રમના જે વિશેષ ધર્મો છે એ અંતર્ગત પવિત્ર દેશ કોને કહેવાય કે જ્યાં સહજતાથી ધર્મનું સંપાદન થઈ શકે એ દેશનું વર્ણન કરતા હતા. ગિરનાર છે, હિમાલય છે વગેરે પ્રાંતોના નામ કહ્યા. પછી છેલ્લે એવું કહ્યું કે જ્યાં અહિંસા અને સ્વધર્મની અંદર રહેલા એવા ઉત્તમ બ્રાહ્મણો રહે છે, જ્યાં હરણ આદિક પશુઓ એ જ્યાં રહે છે, સ્વતંત્ર થકા નિર્ભય થકા વિચરે છે, હરણખળી કહેવાય એવો જે દેશ છે એ પવિત્ર કહેવાય. જ્યાં ભગવાનના અવતારો થાય છે, ભગવાનનો વાસ છે, એ બધા પુણ્ય દેશ છે. ત્યાં ભગવાનના ભક્ત હોય તો એમણે વિશેષ વાસ કરીને રહેવું, કારણ કે જ્યાં ભગવાનના અવતારો થાય છે ત્યાં ભગવાનના વાઇબ્રેશન્સ હોય. હરણખળી છે, ગાયખળી છે, એટલે પવિત્ર પશુઓ, એમના થકી જે ભૂમિ, એ ભૂમિ છે ને ઉપાર્જન કરનારી હોય એટલે પવિત્ર કહેવાની, ઉદયવાળી પવિત્ર નહીં. પણ હરણાદિક એ આજુબાજુમાં આવતા હોય તો એ પવિત્ર કહેવાય. આપણે ન્યૂજર્સી ગુરુકુલ છે ને, સિટીમાં છે, પણ રાત્રે રાત્રે ક્યારેક હરણીયાઓ આવે જંગલમાંથી પાછળથી. પછી આગળ નારદજીને કહે છે નારાયણ ભગવાન કે આવા જે પુણ્ય દેશ છે એ જગ્યાએ અલ્પયેષુ કૃતો ધર્મ, આવા સ્થાનમાં જો થોડોક અમથો ધર્મનું અનુષ્ઠાન કર્યું હોય તો પણ સહસ્ર ગુણો ભવેન્દ્રણામ, એ હજાર ગણું થઈને પ્રાપ્ત થાય છે. કારણ કે એક તો આપણો પ્રયાસ અને સાથે સાથે એ જે દેશ છે એ દેશનો પ્રભાવ, એના આધારે હજાર ગણું થાય. સારી ફળદ્રુપ જમીન હોય ને એક ઘઉંનો દાણો નાખીએ તો થાય છે ને, અને જો એની એ જમીનમાં યુરિયા ને ડીએવી ને એ બધા ખાતર નાખી નાખી નાખી નાખીને જમીનને નિર્માલ્ય કરી નાખી હોય, પછી એમાં ગમે એટલા દાણા નાખીએ તોય પાક ન આવે. ડીએવી નાખો તો જ આવે પાછો, એ યુરિયા નાખીએ તો આવે. બીજું સહસ્ર ગણું શા માટે? તો કે આપણે ચંદ્ર ઉપર જઈએ તો ત્યાં એવું કહેવાય છે કે ગુરુત્વાકર્ષણનું બળ નથી, અહીંયા આપણે એક ડગલું ચાલીએ એટલે એક જ ડગલાનું અંતર કપાય, પણ ચંદ્ર ઉપર એવું કહેવાય છે કે એક ડગલું આપણે ચાલીએ એટલે છ ડગલાનું અંતર કપાઈ જાય. હલો, કેમ? તો કે ગુરુત્વાકર્ષણ બળ નથી. લ્યો, આપણે હાલવું એક જ ડગલું અને હલાઈ જાય છ ડગલા, એટલે એટલું અંતર કપાઈ જાય. એમ આવા જે પુણ્ય સ્થાનો છે, પુણ્ય ક્ષેત્ર છે, ત્યાં માયાનો પ્રભાવ ઓછો હોય એટલે આપણા જીવાત્માને ભગવાનના માર્ગે ચાલવામાં અવરોધ ઓછો આવે, એટલા માટે હજાર ગણું ફળ આપનારું છે. એનો મતલબ એમ છે કે અહીંયા એક વખત કરીએ તો હજાર ગણું ફળ મળે, એનો અર્થ એમ કે હજાર ડગલા આપણે આગળ ચાલીએ. ગુરુત્વાકર્ષણ બળ માયાનું ઓછું હોય આવા સ્થાનોમાં. મહારાજે પણ ખગોળ ભૂગોળના વચનામૃતમાં કહ્યું કે ભારતને વિશે, ભરતખંડને વિશે આટલા દેશ છે, એમાંથી આટલા આર્ય દેશ છે અને આટલા અનાર્ય દેશ છે. આર્ય દેશ છે એને વિશે ભગવાનના ભક્તોએ વાસ કરવો, જેથી કરીને એમને મનુષ્ય જન્મનું જે સાધન છે એ કરી અને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે આ બધા દેશ છે એમાં વાસ કરી અને ધર્મનું સાધન કરવું. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે નૈમિષારણ્ય ક્ષેત્ર સમાન આવું પવિત્ર તીર્થ આપણને પ્રાપ્ત થયું છે. અહીંયા એક માળા ફેરવીએ એટલે નારાયણ ભગવાન કહે છે કે હજાર માળા. ગુણાતીતાનંદ સ્વામી પણ કહી ગયા છે ને, ગુણાતીતાનંદ સ્વામી આમ ઉલટું કીધું. સ્વામી કહે કે અહીંયા એક ઉપવાસ કરે અને બદ્રિકાશ્રમમાં સો ઉપવાસ કરે અને શ્વેતદ્વીપમાં હજાર ઉપવાસ કરે, આ બધાનું ફળ એક સરખું. જોકે બદ્રિકાશ્રમ તો અહીંયા કરતાં ઘણું પવિત્ર, તોય એવું કહ્યું સ્વામીએ કે અહીંયા એક કરો ને ત્યાં 100 કરો, બંને એક સરખું ફળ. હે, અહીંયા એટલી મુશ્કેલી છે એટલે કરે એ મોટી વાત છે. એટલે જ મેં કીધું ને થોડું રિવર્સમાં કીધું સ્વામીએ. અને આ એક શરીરથી જ થાય છે, એટલા માટે જેટલું શક્ય હોય એટલું કરી લેવું. એ આપણે જો ભાગ્યશાળીમાં ભાગ્યશાળી એટલા માટે, આમ તો બહુ સાંભળીએ છીએ ને આ શબ્દ એટલે આપણને એટલું બધું મહિમા નથી રહ્યો, પણ હમણાં જો આપણે તો કંઈ દેશ સિલેક્ટ કર્યો નહોતો જન્મ લેતા પહેલાં કે ભગવાન મને ભારતમાં જ જન્મ આપજો. દેવતાઓએ જેમ ભાગવતની અંદર સ્તુતિ કરી છે કે અમારા કંઈક પુણ્ય બાકી હોય તો અમને ભારતમાં જન્મ આપજો, એમ આપણે કંઈ સ્તુતિ કરી નહોતી કે હે પ્રભુ અમારા કંઈ પુણ્ય કર્મ બાકી હોય તો ભારતમાં જન્મ આપજો, ને એમાંય ગુજરાતમાં, ને એમાંય પાછું રાજકોટમાં, જેથી કરીને બપોરે 1-4 સુવાતો મળે. એવી કંઈ સ્તુતિ કરીને આપણે આવ્યા નથી. ઇનકેસ જો આપણો જન્મ છે પાકિસ્તાનમાં થયો હોત તો અત્યારે શું કરતા હોત? કયો AK-47 હજાવતા હોત સવારમાં ઉઠીને, એ જ બીજું કઈ. દેશનો કેટલો બધો પ્રભાવ છે એ. અને પાછું આપણને સહજતાથી આવો યોગ મળી ગયો એટલે ભાગ્યશાળી છીએ. તો શું પાકિસ્તાનની અંદર કોઈ સારા મનુષ્યો નહીં હોય? હોય તો ખરા જ, પણ બિચારાને કઠોળ કેટલું પડે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સિંધ જેવો દેશ હોય તો સહેજે બધા યોગ બીજા જ હોય. એટલે સારો દેશ આપણને પ્રાપ્ત થયો છે, તેનો મેક્ઝિમમ જેટલો આપણે લાભ લઈ શકીએ એટલો લાભ લઈ લેવો જોઈએ. સેલ આવે ત્યારે આપણે નથી લાભ લઈ લેતા. અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ ઉપર સેલ આવે, એવા 2-3 વીકેન્ડ હોય એમાં આવે. બહુ મોંઘી મોંઘી વસ્તુઓ હોય એ બધી સસ્તી મળે એમ. 1000-1000 ડોલરના ટેબ્લેટ હોય કે લેપટોપ હોય તો એમાં બધામાં 50% ઓફ, ને ક્યારેક ક્યારેક 70% ઓફ હોય. એ $300 મળે. તેનો લાભ લઈ લે. લોકો બધા લાઈનમાં ઉભા રહી જાય, આખી રાત જાગે, બોલો એમના માટે. કારણ કે સેલ આવ્યો છે તો લાભ લેવો જોઈએ. આપણને બહુ મોટો સેલ આપ્યો છે. જેટલા વર્ષ અહીંયા રહીએ એટલા વર્ષનો સેલ છે. અને એમાં પાછા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એમણે તો પાછું સેલ ઉપર એ પાછું છોગું ચડાવ્યું કે બસ ભગવાનને, ભગવાનના ભક્તમાં અને સંતમાં આત્મબુદ્ધિ કરીએ, યથાશક્તિ ભજન સ્મરણ કરીએ, સવાર સાંજ સત્સંગ પૂજા પાઠને નિયમ ધર્મ આટલું રાખીએ, એટલે અક્ષરધામ પાકું. એટલા માટે એવો જે દેશ છે એનો વિશેષ લાભ લેવો. એટલે આ બધા ધર્મની અંદર એવું કહ્યું છે કે ધર્મ સિદ્ધ કરવા માટે આવા પવિત્ર દેશ છે એ સહયોગી છે, અને સહયોગી હોવાથી જે મુમુક્ષુને એ પ્રાપ્ત થયું છે તો એમણે સાવધાન થઈ એવા દેશનો લાભ લઈ અને પોતાની જાતને કલ્યાણના માર્ગે આગળ વધારવી. ત્યાર પછી આગળ નારાયણ ભગવાન કહે છે, હવે કાળની વાત કરે છે. દેશ પૂરા થયા, કાળની વાત કરે છે. પુણ્ય વૃદ્ધિ કરાન કાલાન શૃણવતો વચમી નારદ. હે નારદ, હવે હું પુણ્ય કાળ અને જે અધ્યાત્મના માર્ગે અભિવૃદ્ધિ કરાવનારા એવા જે કાળ છે એ કાળની વાત કરું છું, એને તમે સાંભળો. બે અયન છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. એટલે ઉત્તરાયણનો પહેલો દિવસ એ અતિ પવિત્ર કહેવાય. દક્ષિણાયન જ્યારે ચાલુ થાય ત્યારે એમનો પહેલો દિવસ એ અતિ પવિત્ર કાળ કહેવાય. ત્યારે જે પણ કર્મ કરીએ, જે પણ ધર્મ કરીએ, દાન દક્ષિણા કરીએ, અનંત ગણું પ્રાપ્ત થાય એમ. સ્પેશિયલ ડે. હવે સાંભળવા જેવા છે આ બધા. એટલે બે અયન, દક્ષિણાયનના પહેલો દિવસ અને ઉત્તરાયણનો પહેલો દિવસ. પછી એક લખ્યું છે વિષુવ કાળ. હવે એ કંઈક હશે, વિષુવ નામનો કાળ આપણને ખબર નથી, પણ જ્યોતિષની અંદર બધા પંચાંગની અંદર કંઈક કહેવાતા હશે. પછી સૂર્ય અને ચંદ્રનો ગ્રહણનો સમય, એ પણ ભગવાનના માર્ગે ચાલનારા ભક્તોને માટે અતિ પવિત્ર કહ્યું. આમ બહાર બધું અપવિત્ર હોય, પણ અધ્યાત્મ માર્ગે ચાલવા માટે પવિત્ર. એટલા માટે કે સૂર્યનારાયણ ભગવાન અને ચંદ્ર છે, એમના થકી આપણને સહાયતા મળે, દેવતાઓની સહાયતા મળે, એટલા માટે. પછી દિન ક્ષય, એટલે જ્યારે તિથિ, બે તિથિ ભેળી થઈ ગઈ હોય, એમાં એક તિથિનો ક્ષય હોય, એ દિવસ પણ ધર્મના સાધન કરવા માટે પવિત્ર કીધો. તિથિનો ક્ષય હોય એ પવિત્ર. વ્યતિપાત, આ એ વળી પાછો એક પંચાંગનો શબ્દ છે, આપણને ખબર નથી એમ. પછી શ્રવણ નક્ષત્ર, એ જ્યારે હોય ત્યારે પવિત્ર કાળ કહેવાય. જેટલા શ્રવણ નક્ષત્ર આવે એ બધાય. પછી તમામ એકાદશી, તમામ દ્વાદશી અને તમામ અમાવાસ્યા, એટલા દિવસ છે એ પવિત્ર ગણવાના. પછી 14 મનુઓ થઈ ગયા, એ 14 મનુ, એમની જે તિથિ છે, એમનો બર્થડે ટૂંકમાં, આપણા રાજા એ કહેવાય ને, આપણે માનવ છીએ એટલે મનુમાંથી થયા એટલે માનવ, એટલે એમની જે પ્રથમ તિથિ છે એ બધી એ પંચાંગમાં કહી છે, આપણને ખબર નથી પણ હશે પંચાંગમાં કંઈક, એ પવિત્ર કહેવાય. ચાર યુગ છે, ચારેય યુગનો પ્રથમ દિવસ એ અતિ પવિત્ર કહેવાય. જેમ કે આજે કળિયુગ પૂરો થતો હોય ને કાલે સતયુગ ચાલુ થતો હોય, તો પહેલો દિવસ સતયુગનો છે ને એ અતિ પવિત્ર કાળ કહેવાય. ચારેય યુગનો પહેલો કાળ, એટલે કાલે થતું નથી પણ ઇનકેસ આવું થતું હોય તો એમ, એ જ્યારે આવે ત્યારે બહુ વ્રત જપ કરવું આપણે, આવવાનું છે, ભાગ્યમાં નથી એટલે બહુ ઓછું ભાગ્યમાં હોય છે. એટલા માટે કીધું કે જે આવે એટલામાં સાવધાન થઈને કરી લેવું એમ. પછી વૈધૃતિ નામનો એક યોગ છે, એ પણ પંચાંગની અંદર કીધો છે, એ પણ પુણ્ય કહેવાય છે. તો આટલા જે કાળ છે એ હજી આગળ પણ કહે છે, એમની સાથે સાથે બધી જે પૂર્ણમાસીઓ છે એટલે કે પૂર્ણિમા, એ પણ બધી પવિત્ર છે. ચાર અષ્ટમી તિથિઓ છે એ પવિત્ર છે. કઈ કઈ? તો કે માગસર મહિનાની, પોષ મહિનાની, માઘ મહિનાની અને ફાગણ મહિનાની જે વદી અષ્ટમી આવે એ અષ્ટમી છે, એ અતિ પવિત્ર કીધી. હવે શેના માટે કીધી એ પાછું લખ્યું નથી, પણ એ ચાર પવિત્ર એટલું કહ્યું. માગસર, પોષ હમણાં આવશે ને, આજ જ છે કે નહીં? કાલે એકાદશી ગઈ, હમણાં બે દિવસ પહેલાં ગઈ લ્યો, માઘ મહિનાની કાલે એકાદશી છે એટલે, અને ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી. પછી ભગવાનનો જન્મદિવસ છે, જેટલા જેટલા અવતારો થઈ ગયા એમના જે પણ તિથિઓ છે, જન્મતિથિઓ, રામનવમી, શિવરાત્રિ, આ બધી જે છે, જન્માષ્ટમી, તો એ પવિત્ર. એ દિવસે જે કરીએ હજાર ગણું. એમની સાથે સાથે આપણો જે જન્મદિવસ હોય એ પવિત્ર, એવું લખ્યું છે એમાં. સ્વજન્માક્ષરાણી, બોલો, પોતાનો જે જન્મદિવસ હોય એ પવિત્ર. આપણે કોઈ દિવસ અપવિત્ર સમયે જન્મ તો લઈએ જ નહીં, એટલે પવિત્ર જ ગણવાનો. પછી વસંત આદિક જે ઉત્સવના દિવસો છે, હમણાં આવવાના છે વસંત પંચમી, તો એ જે ઉત્સવના દિવસો છે એ પણ પવિત્ર ગણાય છે. એમની સાથે સાથે પોતાના પરિવારના જે સભ્યો છે, પત્ની પુત્રાદિક, એમના જે સંસ્કાર થયા હોય, ચૌલ કર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, આ જેટલા પણ આપણા 16 સંસ્કાર છે, એ તમામ સંસ્કાર, દીક્ષા ગ્રહણ કરવારૂપી સંસ્કાર, તો એ તમામ સંસ્કારના જેટલા પણ દિવસો છે એ પવિત્ર ગણાય. કારણ કે મુહૂર્ત જોઈને કરાવ્યા હોય તો એ બધા પણ પવિત્ર ગણાય. એ વખતે જેટલું પણ દાન પુણ્ય ધર્મ કાર્ય કરે તો એ અનંત ગણું થાય. પછી એક બહુ સરસ કીધું છે કે આકસ્મિક ધનનો લાભ થાય, અચાનક તમને આમ છપ્પર ફાડકે મિલ જાય, તો એ દિવસો તે બહુ પવિત્ર ગણાય, અને એ દિવસે જેટલું ધર્મ કાર્ય કરીએ એટલું અનંત ગણું થાય એમ કહ્યું છે. કારણ કે આપણું કંઈક ભાગ્ય હોય અને એવો કંઈક સમય હોય ત્યારે તો એ આપણને મળ્યું હોય, એટલે આપણા માટે પુણ્યકાળ એમ. એટલે પછી એવું ન કરવું કે હમણાં જાય બહાર નીકળીને હો 200-1000 રૂપિયાની, હવે જો કે 100 રૂપિયા નોટ તો હવે બંધ થવાની છે, પણ એમ કે એટલે જૂની એમ, સોરી હો, સરકારે એવું કંઈક કીધું છે થોડાક દિવસ પહેલાં કે હવે જૂની નોટ બંધ કરશે એમ, નવી નહીં. તો એ નોટ મળે એટલે લઈ લેવી એવું નહીં એમ, કે આપણને મળ્યું એમ, મહારાજે ના પડી છે, પડી વસ્તુ કોઈની મૂકી નવ રાખે રાજ. એવું નહીં, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ, એટલે એવી રીતે નહીં, પણ ખાલી આમ ક્યારેક આકસ્મિક ધનનો લાભ આપણે કલ્પના ન કરી હોય. ત્યાં હૈદરાબાદની અંદર એક ભગવાનના ભગત હતા, એમને મહાપૂજા કરી અને મહાપૂજા પૂરી થઈ તો સાંજ સુધીમાં 1 કરોડ રૂપિયાના ઓર્ડર આવી ગયા. બોલો, 1 કરોડ રૂપિયાના ઓર્ડર સાંજ સુધીમાં આવ્યા. એ તો પછી અમે 14 વર્ષ એટલે 10 વર્ષ પછી મહાપૂજા કરવા ગયા ને ત્યારે એમણે કીધું કે તે દિવસે મહાપૂજા કરીને તે દી 1 કરોડ રૂપિયાના ઓર્ડર આવ્યા હતા. એટલે મેં કીધું આજે, તો કે આજે એવી કરાવો કે અચાનક આટલો બધો ધનનો લાભ થાય, એનો અર્થ એમ છે કે એ દિવસ આપણા માટે બહુ પવિત્ર છે એમ. પછી આગળ કીધું કે આ પુણ્યકાળની અંદર સત્પાત્રની પ્રાપ્તિ થાય. સત્પાત્ર એવા વ્યક્તિ, પછી બ્રાહ્મણ હોય, સાધુ હોય, અથવા તો એવા મિત્ર હોય કે જે વિશ્વાસ કરવા યોગ્ય હોય, પ્રામાણિક હોય, એ જ્યારે પ્રાપ્ત થાય તો એ દિવસ, એ કાળ, એ પણ શ્રેષ્ઠ કીધો. ક્યારેક આપણને કોઈક એવા વ્યક્તિનો યોગ થઈ જાય કે જે આપણને જ્યાં છીએ ત્યાંથી ઘણા આગળ લઈ જાય, એવી સત્પાત્ર વ્યક્તિઓ હોય. ઘણા એવા ભગવાનના ભક્ત હોય કે એમને પહેલાં ભગવાન સત્સંગ ન હોય, યોગ ન હોય, પણ એમને કોઈક એવા ભગવાનના ભક્તની સાથે મિત્રતા થઈ જાય અને પછી એમના આધારે એમને સંતોનો યોગ થાય, પછી એમના આધારે એમને સત્સંગ થાય ને સત્સંગના માર્ગે એવા આગળ વધે, તો એમને આ બધું થવામાં કારણભૂત કોણ? એમના મિત્ર, અથવા તો એમના કોઈ એવા સગા સંબંધી, અથવા કોઈ સંત કે કોઈ બ્રાહ્મણ કે જેમને વિશે એમને આસ્થા આવી, પ્રતીતિ આવી. એટલે ગુરુ મહારાજ કહે છે ને કે 2 દિવસ સૌથી વધારે વધારે આપણા માટે મહત્વના, ગણીએ તો આ ભાષામાં ગણવું હોય તો પવિત્ર કાળ કયા? તો કે એક આપણને જે દિવસે જન્મ થયો એ અહીંયા કહ્યું કે જન્મ દિવસ છે એ પવિત્ર કાળ ગણવું, અને બીજો આ જન્મ શા માટે મળ્યો છે એ આપણને સૂજી જાય એ દિવસ આપણા માટે મહત્વનો. એટલે અહીંયા એ કહ્યું છે કે હુજાડનારા કોઈ મળી જાય તો એ દિવસ પણ મહત્વનો ગણવો, એ પવિત્ર કાળ. કારણ કે આ બધો યોગ જે થાય છે એ ભગવાન કરાવે છે. સારા વ્યક્તિઓનો યોગ, આપણું પ્રારબ્ધ કર્મ, ભગવાન, દેશકાળ વગેરે ઘણું બધું આમાં કામ કરે છે. એટલા માટે અને આવા પુણ્યકાળને વિશે જો દેવતા, પિતૃ, બ્રાહ્મણ, સાધુ, ગાય વગેરેનું યથાશક્તિ પૂજન કરે, એમની સેવા કરે, એવા કાળને વિશે, એવા પવિત્ર સ્થાનને વિશે સ્નાન, દાન, જપ આદિ કરે તો અનંત ફલાની સ્યુઃ, 1000 ગણું નહીં, અનંત ગણું પ્રાપ્ત થાય છે. દેશ એવો હોય તો એમનો પણ લાભ લઈ લેવો જોઈએ, ઓળખી, અને આ જેટલા જેટલા કાળ કહ્યા છે એ કાળને પણ ઓળખી અને એમનો લાભ લઈ અને અનંત પુણ્ય ફળ એમને પ્રાપ્ત કરવું. જેટલું આપણે તો ભગવાનના ભક્ત છીએ એટલે પુણ્યને તો આપણે કંઈ જરૂર નથી, કારણ કે પુણ્ય પાપે વિધુય પુણ્ય અને પાપ બંને છોડીને સ્વર્ગ ભગવાનના ધામમાં આપણે જવાનું છે. જો પુણ્ય વધારીએ તો સ્વર્ગમાં જવું પડે તો એ સારું નહીં, અને પાપ વધારીએ તો નરકમાં જવું પડે તો એ સારું નહીં. આપણે તો ક્યાં જવું છે? અક્ષરધામમાં. ત્યાં તો કાંઈ પુણ્ય કામમાં આવતું નથી ને પાપે કામમાં આવતું. હલો, બધું છોડીને જ જવાનું છે. હકીકતમાં અક્ષરધામમાં જવાનું થાય ને ત્યારે વેદમાં શ્રુતિએ એવું કહ્યું કે આ બધું જ છોડીને જવાનું, પુણ્ય અહીંયા છોડી દેવાનું, પાપ પણ. જ્યારે મુક્તિ થાય ત્યારે, મુક્તિ ન થાય તો આ બધું આરે આવે, પુણ્ય સાથે આવે ને પાપ પણ સાથે આવે. હવે જો આપણે ભગવાનના એકાંતિક ભક્ત છીએ, ભગવાનનો એવો આશરો છે, એવા સત્પુરુષ આપણને મળ્યા છે, અને આપણને નક્કી જ છે કે આપણે અહીંથી અક્ષરધામમાં જ જવાના છીએ, તો પછી આ બધું કાંઈ પુણ્ય સંચય કરવાની કાંઈ જરૂર બસ લ્યો. પાપનું નહીં કરવાનું, પુણ્યનું તો કરવાનું છે, પણ અક્ષરધામમાં જવાનું ત્યારે જ બધું મૂકીને જવાનું છે, તો આસક્તિ નહીં રાખવાની પુણ્યમાં. રામાનુજાચાર્યે બહુ સરસ અર્થ કર્યો કે ભલે પુણ્ય અને પાપ બંને છોડી અને પછી આપણે મુક્તિને પ્રાપ્ત કરવાના છીએ, પણ એમ છતાં જ્યાં સુધી આપણા છેલ્લા શ્વાસ ચાલે છે ત્યાં સુધી પુણ્ય કર્મ કરતા રહેવા. શા માટે? તો કે આપણી જે સાધના છે, આપણે જે ભગવાનને સમજવાના છે, આપણે જે ભગવાનની પાસેથી સુખ લેવાનું છે, એમની કેપેસિટી વધારતા જ જાવી, વધારતા જ જાવી, વધારતા જ જાવે, એમાં એ મદદરૂપ થાય છે, પુશઅપ કરે છે અને બળવત્તર બનાવે છે. અને અહીંયા આપણને જેટલી કેપેસિટી વધી ગઈ એટલું ધામમાં હેલું પડે ને, એટલું જાજુ સુખ લઈ શકીએ. એટલા માટે આ પુણ્ય છે એ કર્મો કરતા રહેવા, છેલ્લા શ્વાસ સુધી કરતા રહેવા. ગીતામાં પણ ભગવાને કહ્યું, યજ્ઞદાન તપો ક્રિયા પાવનાની મનીષીણા. મનીષી એવા શ્રેષ્ઠ જે ઋષિ મુનિઓ છે, જે સ્થિતિમાં વર્તે છે, જેમની બુદ્ધિ ક્યારેય ભગવાનના માર્ગમાંથી ડગતી નથી, એવા મનીષીઓને પણ તપ દાન અને યજ્ઞ યાગાદિક છે એ પવિત્ર કરનારા કયા છે, પાવનાની મનીષીણા. તો આપણે તો હજી એટલે સુધી ક્યાં પહોંચ્યા છીએ, એટલે છેલ્લા શ્વાસ સુધી ભલે છોડીને જવાનું છે તો પણ આપણી કેપેસિટી વધારવા માટે કરતું રહેવું. આપણને ભગવાન તરફ જે બુસ્ટિંગ મળે, આ ફેસબુકમાં ને એ બધા જે મીડિયા, સોશિયલ મીડિયા છે ને, એમાં એડવર્ટાઇઝમેન્ટ મૂકે, ખબર છે ને, પછી એડવર્ટાઇઝમેન્ટને બુસ્ટ કરવી પડે. 500 રૂપિયા આપીને બુસ્ટ કરાવે, 1000 રૂપિયા આપીને બુસ્ટ કરાવે, પછી અમુક એરિયા સિલેક્ટ કરે કે આ એડ છે ને આટલા એરિયાની અંદર બુસ્ટ થવી જોઈએ, તો એ એટલા એરિયાની અંદર બધાને દેખાય એમ, એમાં જેટલા જેટલા ફેસબુક વાપરતા હોય એને દેખાય, જેટલા જેટલા યુટ્યુબ વાપરતા હોય એને દેખાય, જેવું જેવું એમ. એણે 500 રૂપિયાનું બુસ્ટિંગ કરાવ્યું, 1000 રૂપિયાનું બુસ્ટિંગ કરાવ્યું, તો એનો પાછો બેનિફિટ જાજો મળે, એટલી લીડ વધે, એટલી ઇન્ક્વાયરી વધે, એટલા નવા કસ્ટમર વધે, એ બુસ્ટિંગનો ફાયદો. નહીંતર એમનામ ખાલી મૂકી દીધી તો જેટલા જોવે એટલા આવે અને એટલો આપણને ધંધો મળે. આ બધું જ કરવા પાછળ સારા દેશ, સારા કાળ, એમાં આપણે જે કરીએ છીએ એ બધું જ બુસ્ટિંગ કરનારું છે, આપણા અધ્યાત્મ માર્ગને બુસ્ટ કરનારું છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને એક સ્ટેપ ઉપર લેનારું છે, પછી ત્યાંથી વધારે, ત્યાંથી વધારે, ત્યાંથી વધારે. અને જેમ જેમ ભગવાનથી નજીક થતા જઈએ એમ એમ આ બધા જ આપણને વધારે ને વધારે બુસ્ટ કરતા જાય, અને જેમ જેમ જાજો અનુષ્ઠાન કરીએ એમ વળી પાછા વધારે આગળ વધતા જઈએ. એટલે આપણા સંતો કેટલી મોટી ઉંમર થઈ ગઈ હોય તો એ જોગી સ્વામી હતા, છેલ્લે સુધી એકટાણાનું વ્રત. શાસ્ત્રીજી મહારાજ છેલ્લે સુધી બસ 2-4 રોટલી અને શાક, જે થોડું અલ્પ મિતાહાર. અત્યારે પણ એવા સંતો આપણી સામે છે કે આખો દિવસ 60-65 વર્ષની ઉંમર હોય ઉપવાસ હોય તો સાંજે સંધ્યા આરતી થાય પછી જળધર આવે. ભક્તિ વલ્લભ સ્વામી 6 વર્ષ સુધી ચાંદ્રણ આપણે હમણાંનો વાત કરી, હજી કદાચ ચાલતું હશે. એમને કરવા જેવું નથી કંઈ, બધું જ કરી લીધું છે, પણ છતાંય એ એવું સમજે છે કે આપણને આ શરીર મળ્યું છે અને મોંઘું છે, આવો પવિત્ર દેશ મળ્યો છે, આવો પવિત્ર કાળ છે, અને એ સમયે જે આપણે કરી લઈએ તો એ અનંત ગણું થાય. અને એ આપણને ભગવાનના માર્ગે ભગવાન પ્રસન્ન થાય એમાં બુસ્ટ કરનારું થાય. ભગવાનની પ્રસન્નતા વધારે છે ને. મહારાજે કારિયાણીના વચનામૃતમાં કહ્યું કે તપ કરવાથી ભગવાન રાજી થાય છે. તપ જેવું વાલું છે વાલમને એવું બીજું કંઈ નથી. આ તો એક તપની વાત થઈ, એવી રીતે ભજન ભક્તિ પણ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં જ્યારે અભ્યાસ કરતા, સ્વામીનો જન્મદિવસ આવે તો સ્વામી કહે કે એ દિવસે ઉપવાસ કરી નાખીને આખો દિવસ હરિકૃષ્ણ મહારાજની પાસે બેસી જઈએ, જન્મંગલના પાઠ કરીએ, માળા કરીએ, 700-800 પાઠ થઈ જાય. કે એ દિવસ એ કાળ એટલો બધો પવિત્ર છે કે અનંત ગણો થાય છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. અને સ્વામીએ લઈ લીધો. આપણે બર્થડે હોય તો પાર્ટીનું આયોજન કરવામાં, સવારથી સાંજ સુધી ફુગ્ગા ફૂલાવવામાં, ડેકોરેશન કરવામાં, કેક બનાવવામાં, આ કરવામાં, તે કરવામાં, આખે આખો દિવસ ઢીસુમ વયો જાય, એવું જ કહેવાય કે નહીં? અને પછી સાંજે ભેળા થાય ને એમાંય પછી તમે હારામ હારા ફિલ્મના સોંગ ચડાવી અને આખી પાર્ટી તૈયાર કરો, અને એવી સરસ પાર્ટી ઉજવાય કે જોઈને આમ ભગવાનને અક્ષરધામમાંથી બેઠા બેઠા રાજી થતા હોય. વાહ, આવી તો મેં કલ્પનાય નહોતી કરી. અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે ત્યારે વાસુદેવ મહાત્મા અને આ સંતો એમના જીવન એ એવું કહે છે કે આ કાળનો ઉપયોગ કરવો જોઈએ. પણ આપણે ગળથૂથીમાંથી સાંભળતા આવ્યા છીએ ને, એટલે એટલો બધો મહિમા નથી. જન્મદિવસ આવે ને વયો જાય, ઘણી વખત તો ખબર ન હોય હોય તો સારું કહેવાય. જો કે હવે વધી ગયું છે એટલે વાંધો નથી, કારણ કે બધા ગિફ્ટ માગવા માંડ્યા છે. એટલે બર્થડે આવે ને ત્યારે બધા ગિફ્ટ માગે. ઋષિકભાઈ, તમારો જન્મદિવસ કયો? તમને કંઈક રસોઈ દેજો. જસ્ટ ફોર જોક, ઓકે? આ તો ખાલી હસવા માટે. તે દિવસે ભજન કરવું, રસોઈ ને આ બધું તો છે જ તે. ઘણા બધાના જન્મદિવસે રસોઈઓ થતી હોય છે, લખેલું હોય જન્મદિવસ નિમિત્તે એમ. હમણાં એક ચાલુ થયું છે, આમાં ક્યાંય આવ્યું નહીં કે એનિવર્સરી હોય લગ્નની તે પણ પવિત્ર દિવસ કહેવાય, એવું આવ્યું નથી, પણ હશે એટલે તમે આપતા હશો રસોઈઓ. પણ આમાં એવું કીધું છે કે સત્પાત્રની પ્રાપ્તિ થાય એ પવિત્ર દિવસ કહેવાય. ના, સત્પાત્રની પ્રાપ્તિ થાય અને 16 સંસ્કારનો એવું હાલ્યો, એ બધા દિવસ છે એ પવિત્ર કીધા, એટલે એમાં કાંઈ વાંધો નથી. હાલો, લગ્ન સંસ્કાર છે ને એમ. આ તો બધું હસતા હસતા બધું પતી જાય, નહીં તરફ વાર લાગે. આમાં આટલા કાળ છે એ પવિત્ર છે, અને એ કાળ પવિત્ર હોય ત્યારે શું કરવું? તો નારણ ભગવાન નારદજીને કહે છે, સત્પાત્રમ તુ સ્વયં સાક્ષાત ભગવાન એવ નારદ. જે સત્પાત્રની પ્રાપ્તિ થાય છે એ સાક્ષાત ભગવાન છે, કારણ કે ભગવાનનો ભેટો કરાવનારા છે ને. એટલે સત્પાત્રમ તુ સ્વયં સાક્ષાત ભગવાન એવ નારદ. હે નારદજી, આવા જે સત્પાત્રની પ્રાપ્તિ થઈ એ સાક્ષાત ઈશ્વર છે. શાખાનામ ઇવ મૂલાંબુ યદ્દત્તમ સર્વતુષ્ટિકૃત. જેવી રીતે વૃક્ષ હોય અને વૃક્ષની પ્રત્યેક શાખાઓને પાણી પાઈએ, પણ એના કરતાં જો મૂળમાં પાણી પાઈએ તો બધે જ પાણી પહોંચી જાય. એમ ભગવાન છે એ આ જગતનું મૂળ છે. ઉર્ધ્વ મૂળ મધ શાખમ મશ્વત્થ પ્રાહુરવ્યયમ. અને એ ભગવાનને ધારણ કરનારા એવા સંતની પ્રાપ્તિ થઈ, એવા ભગવદ્ ભક્તની પ્રાપ્તિ થઈ, એવા કોઈ બ્રાહ્મણની પ્રાપ્તિ થઈ, એવા કોઈ વ્યક્તિ મિત્રની પ્રાપ્તિ થઈ તો એ ભગવાનની સમાન છે, કારણ કે એમના આધારે આપણે ભગવાનને ભેટવાના છીએ. એટલે એવું લખ્યું કે સત્પાત્રમ તો સ્વયં સાક્ષાત ભગવાન એવ નારદ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેના આપમાં હરિનો વ્યાપ. અહિંસા, વેદ વિદ્યા, સંતોષ, સદ્ધર્મ સહિત ભક્તિ અને હૃદયમાં ભગવાનને ધારણ કરી રહ્યા હોય એમને સત્પાત્ર કહેવા. આવા જે પણ દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, જે પણ ગઈકાલે પરમ દિવસે પૂજ્ય સત્યસંકલ્પ સામે વ્યાખ્યા કરી હતી કે જેમનો બે વખત જન્મ થાય છે, એ એક તો શારીરિક પાર્થિવ શરીરનો જન્મ એ, અને બીજો ઉપનયન સંસ્કાર કરે ત્યારે આપણો બીજો જન્મ એટલા માટે કહેવાય કે ત્યાર પછી આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. અને જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, અને એના થકી મોક્ષની પ્રાપ્તિ થવાની છે. આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે એ આપણને સૂઝવાનું છે, એટલા માટે એ બીજો જન્મ થયો, જ્ઞાન સ્વરૂપ જન્મ છે. તો સત્પાત્ર છે એ કોને કહેવાય? તો કે અહિંસા વેદ વિદ્યાથી યુક્ત હોય, એટલે વેદોક્ત વિધિ પ્રમાણે ઉપાસના કરનારા હોય ભગવાનની, સંતોષ સદ્ધર્મ અને ભક્તિવાળા હોય અને હૃદયમાં ભગવાનને ધારી રહ્યા હોય એવા કોઈ પણ એ સત્પાત્ર કહેવાય. એકાંતિકાશ્ચ ભગવદ્ ભક્તા બદ્ધ વિમોચકાહ સત્પાત્રાણી જાનીહી એશુ આસ્તે ભગવાન સ્વયં. બદ્ધ જીવને જે મુક્ત કરી દે, બદ્ધ વિમોચકાહ, માયામાં જે બંધાયેલા છે એવા જીવાત્માને એ માયા થકી મુકાવી, પ્રકૃતિ થકી મુકાવી અષ્ટ આવરણ પાર પુરુષોત્તમ નારાયણની પાસે પહોંચાડી દે એવા એકાંતિક જે ભગવદ્ ભક્ત છે એ સત્પાત્ર જાણજો તમે, અને એમને વિશે ભગવાન સાક્ષાત રહ્યા છે એવું જાણજો, એવું નારાયણ ભગવાન નારદજીને કહે છે. કારણ કે ભગવાન વગર બીજું કોઈ માયાના પારને પમાડી શકતું નથી, અને એ ભગવાન જેમને વિશે રહ્યા છે એ માયાના પારને પમાડી શકે. બાકી સામાન્ય માણસ, સામાન્ય જીવ છે એ તો માયામાં જોડવાનું કામ કરે, માયામાંથી તોડવાનું કામ ન કરે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે કુસંગીના શબ્દો નાના હોય ને ત્યારથી જ ચાલુ થઈ જાય. આ તારો કાકો, આ તારા કાકી, આ તારું ખેતર, આ તારી વાડી, કશ્યપભાઈ તમને આવું કીધું હતું કંઈ? આ તારા ચશ્મા, આ તારી સ્કૂલ બેગ, નહોતું કીધું ને? કીધું હતું ને, આ બધા શબ્દો કુસંગીના છે એમ માનવું તમારે. પપ્પા ભગવાનના એકાંતિક ભક્ત છે પણ શબ્દો કુસંગીના, એમ પપ્પા કુસંગી નથી પણ શબ્દો, આ તો જશો સીધું સમજાઈ જાય એટલા પૂરતું. પણ જેમને વિશે ભગવાન રહ્યા છે એ સત્પાત્ર છે, જેમ માયા થકી મુકાવે છે એ ભગવાન જ મુકાવી શકે છે, અને ભગવાનને ધારણ કરી રહેલા એવા સંત એ મુકાવે છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારી શક્તિ કેટલી? સ્વામી કે, મહારાજ અમારી શું શક્તિ હોય? મહારાજ કે, તમને ખબર નથી, પણ કોઈ બદ્ધ જેવો જીવ હોય અને એમને જેમ જતરડામાં પાણો લઈ અને આમ ફગાવે એવી રીતે તમે જો એનું કાંડું ઝાલી અને અહીંયાથી ઘા કરો ને તો અષ્ટ આવરણ પાર એ સીધા અક્ષરધામમાં જાય. કારણ કે એમને વિશે ભગવાન રહ્યા છે એટલે ભગવાન જેવું સામર્થ્ય એમને વિશે છે, એટલે એ સાક્ષાત. અને એટલે જ મહારાજે વચનામૃતમાં કહ્યું કે એ નારાયણને યોગ્ય કરીને, નારાયણને લઈને મુક્તાનંદ સ્વામીને પણ નારાયણ જેવા કહેવાય. એવા જે પણ એકાંતિક સંત છે, એવા એકાંતિક ભગવદ્ ભક્ત છે એ ભગવાન તુલ્ય છે. ભગવાનને આપણે જેમ મર્યાદા રાખીએ છીએ, ભગવાનને આપણે જેમ ભાવના રાખીએ છીએ, એવી જ રીતે એવા સંત ભક્ત એમની ભાવના રાખવી અને એમની મર્યાદા રાખવી. યથા દેહે તથા દેવે, અને યથા દેવે તથા ગુરો. જેવી આપણને દેહમાં આત્મબુદ્ધિ છે એવી ભગવાનમાં કરવી, અને જેવી ભગવાનમાં આત્મબુદ્ધિ છે, દિવ્ય બુદ્ધિ છે, પવિત્ર બુદ્ધિ છે, એવી આવા સત્પાત્ર, એવા ગુરુ, એવા ભગવાનના એકાંતિક ભક્ત એમને વિશે કરવી. શાસ્ત્રો વળી વળીને એ કહે છે કે એવા સત્પાત્ર એમને વિશે આવું હેત કરવું, એમની સેવા કરવી. ત્યાર પછી આગળ જે ધન સંપત્તિ પ્રાપ્ત કરેલા એવા ભગવાનના ભક્ત છે એમણે કેવી રીતે ગૃહસ્થ ભક્ત એ વર્તવું એ વાત કરે છે. એ વાતને આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ આપણને સૌને એવા સત્પાત્ર આપણને પ્રાપ્ત થયા છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી, મુગટ સ્વામી વગેરે, એ બધા જ સંતોમાં દિવસે દિવસે આપણને હેત વધતું જાય, એમને વિશે દિવ્ય ભાવના વધતી જાય, આપણને જે કલ્યાણ કરાવનારા ક્ષેત્ર, દેશ, કાળ અને સત્પાત્ર વ્યક્તિ ત્રણેય પ્રાપ્ત થયા છે, એમનો આપણે વિશેષ લાભ લઈ અને કલ્યાણના માર્ગે આગળ વધી શકીએ એવું બળ, બુદ્ધિ અને પ્રેરણા ભગવાન આપણને પ્રાપ્ત કરાવે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની. મારા વાલા જે સો વાલપદી સે રે તેનો સંગ સિદત જીએ તે વિના તે કેને ભજીએ રે તેનો સંગ